શ્રી પદ્મ પુરાણ સૃષ્ટિખંડ અધ્યાય બીજો. ભીષ્મ અને પુલત્સ્યનો સંવાદ, સૃષ્ટિક્રમનું વર્ણન તથા ભગવાન વિષ્ણુનો મહિમા. સુતજી કહે છે, હે મહર્ષિઓ, જેઓ સૃષ્ટિરૂપી મૂળ પ્રકૃતિના જ્ઞાતા તથા ભાવાત્મક પદાર્થોના દ્રષ્ટા છે, જેમણે આ લોકની રચના કરી છે, જેઓ લોકતત્વના જ્ઞાતા તથા યોગવેતા છે, જેમણે યોગનો આશ્રય લઈને સંપૂર્ણ ચરાચર જીવોની સૃષ્ટિ કરી છે, અને જેઓ સમસ્ત ભૂતો પ્રાણીઓ તથા અખિલ વિશ્વના સ્વામી છે, તે સચ્ચિદાનંદ પરમેશ્વરને હું નમસ્કાર કરું છું. પછી બ્રહ્મા, મહાદેવ, ઇન્દ્ર, અન્ય લોકપાલ તથા સૂર્યદેવને એકાગ્ર ચિત્તે નમસ્કાર કરીને બ્રહ્મ સ્વરૂપ વેદવ્યાસજીને પ્રણામ કરું છું. તેમની પાસેથી આ પુરાણ વિદ્યાને પ્રાપ્ત કરીને હું તમારી સમક્ષ પ્રકાશિત કરું છું. જેઓ નિત્ય સદા સત્ય સ્વરૂપ અવ્યક્ત તથા સર્વનું કારણ છે, તે બ્રહ્મ જ મહતત્વથી લઈને વિશેષ પર્યંત વિશાળ બ્રહ્માંડની રચના કરે છે. આ વિદ્વાનોનો સચોટ સિદ્ધાંત છે, સર્વપ્રથમ હિરણ્યમય એટલે કે તેજોમય અંડ એટલે કે ઈંડામાં બ્રહ્માજીનો પ્રાદુર્ભાવ થયો. તે ઈંડું ચારે બાજુ જળથી ઘેરાયેલું છે. જળની બહાર તેજનું વર્તુળ અને તેજની બહાર વાયુનું આવરણ છે. વાયુ આકાશ વડે અને આકાશ ભૂતાદિ એટલે કે તામસ અહંકાર વડે ઘેરાયેલું છે. અહંકારને મહતત્વ એ ઘેરી રાખ્યો છે અને મહતત્વ અવ્યક્ત મૂળ પ્રકૃતિથી ઘેરાયેલું છે. ઉક્ત ઈંડાને જ સંપૂર્ણ લોકની ઉત્પત્તિનું આશ્રય બતાવવામાં આવ્યું છે. એ સિવાય આ પુરાણમાં નદીઓ અને પર્વતોની ઉત્પત્તિનું વારંવાર વર્ણન આવે છે. મન્વંતરો અને કલ્પોનું પણ સંક્ષેપમાં વર્ણન છે. પૂર્વકાળમાં બ્રહ્માજીએ મહાત્મા પુલત્સ્યને આ પુરાણનો ઉપદેશ કર્યો હતો. પછી પુલસ્ત્યે આ પુરાણ હરિદ્વારમાં ભીષ્મજીને સંભળાવ્યું હતું. આ પુરાણનું પઠન, શ્રવણ તથા ખાસ કરીને સ્મરણ ધન, યશ અને આયુષ્યની વૃદ્ધિ કરનારું તથા સંપૂર્ણ પાપોનો નાશ કરનારું છે. જે દ્વિજ અંગો તથા ઉપનિષદો સહિત ચારે વેદોનો જ્ઞાતા છે, તેના કરતાં તે વધારે વિદ્વાન છે, જે માત્ર આ પુરાણોનો જ્ઞાતા છે. યો વિદ્યા ચતુરો વેદાન સાંગોપનિષદો દ્વિજઃ પુરાણામ ચ વિજાનાતી યહ સ તસ્માદ વિચક્ષણઃ. ઇતિહાસ અને પુરાણોના આધારે જ વેદોની વ્યાખ્યા કરવી જોઈએ, કેમ કે વેદ અલ્પજ્ઞ વિદ્વાનથી એવું વિચારીને ડરે છે કે ક્યાંક આ મારા પર પ્રહાર કરી ન બેસે, એટલે કે અર્થનો અનર્થ ન કરી બેસે. અર્થાત પુરાણોનું અધ્યયન કર્યા વિના વેદાર્થનું વાસ્તવિક જ્ઞાન થતું નથી. ઇતિહાસ પુરાણાભ્યામ વેદમ સમુપબૃહ્યતે બિભેત્યલપ શ્રુતાદ વેદો મામયમ પ્રહરિષ્યતિ. આ સાંભળીને ઋષિઓએ સુતજીને પૂછ્યું, હે મુને, ભીષ્મજીની સાથે પુલસ્ત્ય ઋષિનો સમાગમ કઈ રીતે થયો? પુલસ્ત્ય મુનિ તો બ્રહ્માજીના માનસ પુત્ર છે, મનુષ્યને તેમના દર્શન થવા દુર્લભ છે. હે મહાભાગ, ભીષ્મજીને જે સ્થાન પર અને જે રીતે પુલસ્ત્યજીના દર્શન થયા તે બધું અમને કહો. સુતજીએ કહ્યું, હે મહાત્માઓ, સાધુઓનું હિત કરનારી વિશ્વ પાવની મહાભાગા ગંગાજી જ્યાં પર્વતમાળાઓને ભેદીને અત્યંત વેગપૂર્વક બહાર નીકળ્યા છે, તે મહાન તીર્થ ગંગા દ્વારના નામે પ્રસિદ્ધ છે. પિતૃભક્ત ભીષ્મજી ત્યાં રહેતા હતા. તેઓ જ્ઞાનોપદેશ સાંભળવાની ઈચ્છાથી ઘણા દિવસોથી મહાપુરુષોના નિયમોનું પાલન કરતા હતા. સ્વાધ્યાય અને તર્પણ દ્વારા દેવતાઓ અને પિતૃઓની તૃપ્તિ તથા પોતાના શરીરનું શોષણ કરી રહેલા ભીષ્મજી પર ભગવાન બ્રહ્મા બહુ પ્રસન્ન થયા. તેમણે પોતાના પુત્ર મુનીશ્વર પુલસ્ત્યજીને આ પ્રમાણે કહ્યું, બેટા, તમે કુરુવંશનો ભાર વહન કરનારા વીરવર દેવવ્રતની એટલે કે ભીષ્મની પાસે જાઓ. તેમની તેમને તપસ્યાથી નિવૃત્ત કરવાને એનું કારણ પણ જણાવો. મહાભાગ ભીષ્મ પોતાની પિતૃભક્તિના કારણે ભગવાનનું ધ્યાન કરતા રહીને ગંગાદ્વાર એટલે કે હરિદ્વારમાં નિવાસ કરે છે. તેમના મનમાં જે જે કામના હોય તેને તરત પૂર્ણ કરો, વિલંબ ન થવો જોઈએ. પિતામહનું વચન સાંભળીને મુનિવર પુલસ્ત્યજી ગંગાદ્વારમાં આવ્યા અને ભીષ્મજીના પ્રમાણે કહ્યું, હે વીર, તમારું કલ્યાણ થાઓ, તમારા મનમાં જે ઈચ્છા હોય તે પ્રમાણે કોઈ વરદાન માગો. તમારી તપસ્યાથી સાક્ષાત ભગવાન બ્રહ્માજી પ્રસન્ન થયા છે. તેમણે જ મને અહીં મોકલ્યો છે, હું તમને મનોવાંછિત વરદાન આપીશ. પુલસ્ત્યજીની વાણી મન અને કાનને સુખ આપનારી હતી. તે સાંભળીને ભીષ્મે આંખો ખોલી અને જોયું તો પુલસ્ત્યજી સામે ઊભા છે. તેમને જોતા જ ભીષ્મજી તેમના ચરણોમાં પડી ગયા. તેમણે પોતાના સંપૂર્ણ શરીર દ્વારા પૃથ્વીનો સ્પર્શ કરીને તે મુનિશ્રેષ્ઠને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું, ભગવાન, આજે મારો જન્મ સફળ થઈ ગયો. આજનો દિવસ બહુ જ સુંદર છે, કેમ કે આજે તમારા વિશ્વવંદ્ય ચરણોના મને દર્શન પ્રાપ્ત થયા છે. આજે તમે દર્શન આપ્યા અને વિશેષ કરીને મને વરદાન આપવા માટે ગંગાજીના તટ પર પ્રદાપણ કર્યું, એટલામાં જ મને પોતાની તપસ્યાનું પૂરું ફળ મળી ગયું. આ દર્ભની ચટાઈ છે, એને મેં મારા હાથે બનાવી છે અને જ્યાં સુધી થઈ શક્યું એ વાતનો પણ પ્રયત્ન કર્યો છે કે એ બેસનાર માટે આરામપ્રદ હોય, તેથી તમે આના પર બિરાજમાન થાઓ. આ ખાખરાના પડિયામાં અર્ધ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. એમાં દુર્વા, ચોખા, ફૂલ, દર્ભ, સરસવ, દહી, મધ, જવ અને દૂધ પણ છે. પ્રાચીન કાળના ઋષિઓએ આ અષ્ટાંગ અર્ધ જ અતિથિને અર્પણ કરવા યોગ્ય કહ્યો છે. અપાર તેજસ્વી ભીષ્મના વચન સાંભળીને બ્રહ્માજીના પુત્ર પુલસ્ત્ય મુનિ દર્ભાસન પર બેસી ગયા. તેમણે બહુ જ પ્રસન્નતા સાથે પાદ્ય અને અર્ધનો સ્વીકાર કર્યો. ભીષ્મજીના શિષ્ટાચારથી તેમને બહુ સંતોષ થયો. તેઓ પ્રસન્નતાપૂર્વક બોલ્યા, હે મહાભાગ, તમે સત્યવાદી, દાનશીલ અને સત્ય પ્રતિજ્ઞ રાજા છો. તમારામાં લજ્જા, મૈત્રી અને ક્ષમા વગેરે સદગુણ શોભી રહ્યા છે. તમે પોતાના પરાક્રમ દ્વારા શત્રુઓનું દમન કરવામાં સમર્થ છો, સાથે જ ધર્મજ્ઞ, કૃતજ્ઞ, દયાળુ, મધુરભાષી, આદરણીય પુરુષોનું સન્માન કરનારા, વિદ્વાન, બ્રાહ્મણ ભક્ત તથા સાધુઓ પર સ્નેહ રાખનારા છો. હે વત્સ, તમે પ્રણામપૂર્વક મારા શરણે આવ્યા છો, તેથી હું તમારા પર ખૂબ પ્રસન્ન છું. તમારી જે ઈચ્છા હોય તે પૂછો, હું તમારા દરેક પ્રશ્નનો ઉત્તર આપીશ. ભીષ્મજીએ કહ્યું, હે ભગવાન, પૂર્વ કાળમાં ભગવાન બ્રહ્માજીએ ક્યાં સ્થાન પર રહીને દેવતાઓ વગેરેની સૃષ્ટિ કરી હતી એ મને કહો. તે મહાત્માએ કેવા ઋષિઓ તથા દેવતાઓને ઉત્પન્ન કર્યા, કઈ રીતે પૃથ્વી બનાવી, કઈ રીતે આકાશની રચના કરી અને કઈ રીતે આ સમુદ્રને પ્રગટ કર્યો, ભયંકર પર્વત, વન અને નગરોની રચના કઈ રીતે કરી, મુનિઓ, પ્રજાપતિઓ, શ્રેષ્ઠ સપ્તઋષિઓ અને ભિન્ન ભિન્ન વર્ણોને, વાયુને, ગંધર્વો, યક્ષો, રાક્ષસો, તીર્થો, નદીઓ, સૂર્યાદિ ગ્રહો તથા તારાઓને ભગવાન બ્રહ્માએ કઈ રીતે ઉત્પન્ન કર્યા, આ બધું મને કહો. પુલસ્ત્યજીએ કહ્યું, હે પુરુષ શ્રેષ્ઠ, ભગવાન બ્રહ્મા સાક્ષાત પરમાત્મા છે. તેઓ પરત્પર તથા અત્યંત શ્રેષ્ઠ છે. તેમનામાં રૂપ અને વર્ણ વગેરેનો અભાવ છે. તેઓ જોકે સર્વત્ર વ્યાપ્ત છે, છતાં પણ બ્રહ્મ રૂપે આ જગતની સૃષ્ટિ કરવાના કારણે વિદ્વાનો તેમને બ્રહ્મા કહે છે. તેમણે પૂર્વકાળમાં જે પ્રમાણે સૃષ્ટિની રચના કરી તે બધું હું કહું છું, સાંભળો. સૃષ્ટિના પ્રારંભ કાળમાં જ્યારે જગતના સ્વામી બ્રહ્માજી કમળના આસનથી ઉઠ્યા ત્યારે સર્વપ્રથમ તેમણે મહતત્વને પ્રગટ કર્યું. પછી મહતત્વથી વૈકારિક એટલે કે સાત્વિક, તેજસ એટલે કે રાજસ તથા ભૂતાદિ રૂપી તામસ ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો. જે કર્મેન્દ્રિયો સહિત પાંચે જ્ઞાનેન્દ્રિયો તથા પંચભૂતોનું કારણ છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પાંચ ભૂત છે. તેમાંથી એક એકના સ્વરૂપનું ક્રમશઃ વર્ણન કરું છું. ભૂતાદિ નામક તામસ અહંકારે વિકૃત થઈને શબ્દ તન્માત્રાને ઉત્પન્ન કરી તેનાથી શબ્દ ગુણવાળા આકાશનો પ્રાદુર્ભાવ થયો. ભૂતાદિ તામસ અહંકારે શબ્દ તન્માત્રા રૂપી આકાશને બધી બાજુથી આવરી લીધું. ત્યારે શબ્દ તન્માત્રા રૂપી આકાશે વિકૃત થઈને સ્પર્શ તન્માત્રાની રચના કરી. તેનાથી અત્યંત બળવાન વાયુનું પ્રાગટ્ય થયું, જેનો ગુણ સ્પર્શ માનવામાં આવ્યો છે. ત્યાર પછી આકાશ દ્વારા આચ્છાદિત હોવાથી વાયુ તત્વમાં વિકાર થયો અને તેણે રૂપ તન્માત્રાની સૃષ્ટિ કરી. તે વાયુ દ્વારા અગ્નિ રૂપે પ્રગટ થઈ તેનો ગુણ રૂપ છે. ત્યાર પછી સ્પર્શ તન્માત્રાવાળા વાયુએ રૂપ તન્માત્રાવાળા તેજને બધી બાજુથી ઢાંકી દીધું. તેના પરિણામે અગ્નિ તત્વમાં વિકાર થયો અને તેમાંથી રસ તન્માત્રાની ઉત્પત્તિ થઈ. તેનાથી જળની ઉત્પત્તિ થઈ, જેનો ગુણ રસ છે. પછી રૂપ તન્માત્રાવાળા તેજે રસ તન્માત્રા રૂપી જળ તત્વને બધી બાજુથી આચ્છાદિત કર્યું. એનાથી વિકૃત થઈને જળ તત્વને ગંધ તન્માત્રાને ઉત્પન્ન કરી, જેનાથી આ પૃથ્વી ઉત્પન્ન થઈ. પૃથ્વીનો ગુણ ગંધ છે. ઇન્દ્રિયો તેજસ કહેવાય છે, કારણ કે તે રાજસ અહંકારથી પ્રગટ થઈ છે. ઇન્દ્રિયોના અધિષ્ઠાત્રા 10 દેવતા વૈકારિક કહ્યા છે, કેમ કે તેમની ઉત્પત્તિ સાત્વિક અહંકારથી થઈ છે. આ પ્રમાણે ઇન્દ્રિયોના અધિષ્ઠાતા 10 દેવતા અને 11મું મન એ વૈકારિક માનવામાં આવ્યા છે. ત્વચા, ચક્ષુ, નાસિકા, જીવા અને શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિયો શબ્દાદિ વિષયોનો અનુભવ કરાવનારા સાધન છે. તેથી એ પાંચેયને બુદ્ધિયુક્ત અર્થાત જ્ઞાનેન્દ્રિયો કહે છે. ગુદા, ઉપસ્થ, હાથ, પગ અને વાણી એ ક્રમશઃ મળત્યાગ, મૈથુન સુખ, શિલ્પ નિર્માણ એટલે કે હસ્તકૌશલ, ચાલુ એટલે કે ગમન અને બોલવું એટલે શબ્દોચ્ચારણ આ કર્મોમાં સહાયક છે. તે માટે એમને કર્મેન્દ્રિય માનવામાં આવી છે. હે વીર, આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી એ ક્રમશઃ શબ્દ વગેરે ઉત્તરોત્તર ગુણોથી યુક્ત છે. અર્થાત આકાશનો ગુણ શબ્દ, વાયુના ગુણ શબ્દ અને સ્પર્શ, તેજ એટલે કે અગ્નિના ગુણ શબ્દ સ્પર્શ અને રૂપ, જળના ગુણ શબ્દ સ્પર્શ રૂપ અને રસ તથા પૃથ્વીના ગુણ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ બધા ગુણ છે. ઉક્ત પાંચે ભૂત શાંત, ઘોર અને મૂઢ છે. એકબીજાને મળે ત્યારે બધા ભૂત શાંત, ઘોર અને મૂઢ પ્રતીત થાય છે. અલગ અલગ જોવાથી તો પૃથ્વી અને જળ શાંત છે, તેજ અને વાયુ ઘોર છે તથા આકાશ મૂઢ છે. અર્થાત સુખ અને દુઃખ અને મોહથી યુક્ત છે, તેથી એ વિશેષ કહેવાય છે. એ પાંચે ભૂત અલગ અલગ રહેવાથી જુદી જુદી શક્તિઓથી સંપન્ન છે, તેથી પરસ્પર સંગઠિત થયા વિના, પૂર્ણ રીતે મળ્યા વિના એ પ્રજાની સૃષ્ટિ કરવામાં સમર્થ ન થઈ શક્યા. તેથી પરમ પુરુષ પરમાત્માએ સંકલ્પ દ્વારા એમનામાં પ્રવેશ કર્યો. પછી તો મહતત્વથી લઈને વિશેષ સુધીના બધા તત્વો પુરુષ દ્વારા અધિષ્ઠિત હોવાના કારણે પૂર્ણ રૂપે એકત્વને પ્રાપ્ત થયા. આ પ્રમાણે એકબીજાને મળીને તથા એકબીજાનો આશ્રય લઈને તેમણે ઈંડાને ઉત્પન્ન કર્યું. હે ભીષ્મજી, તે ઈંડાથી જ પર્વત અને દ્વીપ વગેરે સહિત સમુદ્ર, ગ્રહો અને તારાઓ સહિત સંપૂર્ણ જગત તથા દેવતા, અસુર અને મનુષ્યો સહિત સઘળા પ્રાણી ઉત્પન્ન થયા છે. તે અંડ એટલે કે ઈંડું પૂર્વની અપેક્ષા 10 ગણા અધિક જળ, અગ્નિ, વાયુ, આકાશ અને ભૂતાદિ અર્થાત તામસ અહંકારથી આવૃત છે. તામસ અહંકાર એટલે કે ભૂતાદિ મહતત્વથી આવૃત છે તથા એ બધાની સાથે મહતત્વ પણ અવ્યક્ત પ્રધાન અર્થાત મૂળ પ્રકૃતિ દ્વારા આવૃત છે. ભગવાન શ્રી વિષ્ણુ પોતે જ બ્રહ્મા થઈને સંસારની રચનામાં પ્રવૃત્ત થાય છે તથા જ્યાં લગી કલ્પની સ્થિતિ બની રહે છે ત્યાં લગી તેઓ જ યુગે યુગે અવતાર ધારણ કરીને સંપૂર્ણ સૃષ્ટિની રક્ષા કરે છે તે વિષ્ણુ સત્વગુણ ધારણ કરતા હોય છે, તેમના પરાક્રમની કોઈ સીમા નથી. હે રાજેન્દ્ર, જ્યારે કલ્પનો અંત થાય છે ત્યારે તેઓ જ પોતાનું તમોગુણ પ્રધાન રૌદ્ર રૂપ પ્રગટ કરે છે અને અત્યંત ભયંકર આકાર ધારણ કરીને સંપૂર્ણ પ્રાણીઓનો સંહાર કરે છે. આ પ્રમાણે સર્વભૂતોનો નાશ કરીને સંસારને સમુદ્રના જળમાં ડૂબાડીને તેઓ સર્વ રૂપધારી ભગવાન સ્વયં શેષનાગની સૈયા પર શયન કરે છે. ફરી જાગ્યા બાદ બ્રહ્માનું રૂપ ધારણ કરીને તેઓ ફરીથી સંસારની રચના કરે છે. આ પ્રમાણે એક જ ભગવાન જનાર્દન સર્જન પાલન અને સંહાર કરવાને કારણે બ્રહ્મા વિષ્ણુ તથા શિવ નામ ધારણ કરે છે. સૃષ્ટિ સ્થિત્યના સ્થિત્યંત કરણાદ બ્રહ્મ વિષ્ણુ શિવાત્મક સસંજ્ઞામ યાતિ ભગવાન એક એવ જનાર્દન. અધ્યાય 2 117 ને 114 નો શ્લોક. તે પ્રભુ ત્રષ્ટા થઈને સ્વયં પોતાની જ સૃષ્ટિ કરે છે, પાલક થઈને પાલક રૂપે પોતાનું જ પાલન કરે છે અને સંહાર રૂપી થઈને પોતે પોતાનો જ સંહાર કરે છે. પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ બધું તેઓ જ છે, કેમ કે અવિનાશી વિષ્ણુ જ બધા ભૂતોના ઈશ્વર અને વિશ્વરૂપ છે. તેથી પ્રાણીઓમાં સ્થિત સર્ગ વગેરે પણ તેમના જ સહાયક છે. અધ્યાય 2 સમાપ્ત. બોલો શ્રી રામકૃષ્ણ ભગવાન કી જય.